શાંતિ આવે પછી જતી નથી. એક વખત શાંતિ આવે પછી રહેવાનું તો પ્રયત્ન કરું છું, પણ હજુ કઈ જમતું નથી. રાખવાનું પ્રયત્ન કરું છું પણ હજુ જાણતું નથી. રસ્તો સાચો નથી, હા એટલે માર્ગદર્શન જોઈએ છે ને. સાચો રસ્તો શાંતિ જાય નહીં, પછી સાચો રસ્તો લઈએ તો શાંતિ જાય નહીં. તમારો જે રસ્તો છે એનાથી શાંતિ આવે પણ કાયમ ની ટકે નહીં. તો ભાઈ ડગમગ થયા કરે, કેમ હશે મારી કઈ ભૂલ થતી હશે? ભૂલ નથી, એનો માર્ગ ભૂલ નો માર્ગ છે. ભૂલ નથી, ભૂલ નથી, પણ એ રસ્તો એવો છે કે ટેમ્પરરી. ટેમ્પરરી શા માટે? કાયમ ની જોઈએ છે. અત્યારે ટેમ્પરરી લે કરો છો તમે, જે અત્યારે કરો છો ને એ ટેમ્પરરી છે. આ જોઈએ કાયમ ની શાંતિ જોઈતી હોય તો અહંકાર અને મમતા એ ના જોઈએ એમ. હા તો કાયમ ની શાંતિ મળે. હા અહંકાર અને મમતા કાલે મૂકી ના આવજો. કાલે અહંકાર મમતા મૂકી નહીં આવજો. સંત શાંતિ આપી દે. બોલો એને શું મૂકશો? પ્રયત્ન કરનારો જ અહંકાર, એને કેવી રીતના મૂકશો? કેટલા પગથિયા ચડવાના? અમે જે ભગવાન ની ઈચ્છા કરવાનું મારું છે. કેટલા અવતાર થી ચડ્યા કરો છો? કેટલા અવતાર થી ચડ્યા કરો છો? ગુરુ કોને કહેવાય? જો માર્ગ દાખવે તે સતમાર્ગ. એને સિંગડા હોય કે બીજા બધા ભગત જ્ઞાની કોને કહેવાય? જે ભગવાન ની ભક્તિ ન કરે એ જ્ઞાની. પોતે ભગવાન થઈને બેસે, પોતે ભગવાન થઈને બેસે. અને જે ભક્તિ કરે એ ભગત. એ બધા ભગત. ભગત ભક્તિ ના કરે, ભગવાન ની ભક્તિ ના કરે તે જ્ઞાની. પોતે જ પરમાત્મા થઈને બેસે એ જ્ઞાની. ભક્તિ કરે એ ભગત. મળે નહી, કશું વળે નહી અમને. એ ભગત ને આપડે ભગત એ બગાવે, આપડે ઢોલ બગાડીએ. જ્ઞાની થવાનું માટે જ્ઞાની થવા માટે જ્ઞાની થવાનું માટે રસ્તો જ હોય છે. જ્ઞાની રસ્તો આપે, જ્ઞાની જે હોય ને તે રસ્તો આપે. જ્ઞાની પુરુષ ના માં અહંકાર ને મમતા બે ના હોય, એટલે એ ભગવાન સ્વરૂપ થયા કેવાય. એ ભક્તિ ના કરે ભગવાન ની. જે માણસ માં અહંકાર અને મમતા એ બે ન હોય તે પરમાત્મા સ્વરૂપ કેવાય જ્ઞાની. એ જ્ઞાની અહંકાર મમતા નહીં તે જ્ઞાની. અને બીજા બધા ભગત, બીજા બધા ભગત, બીજા બધા ભગત. આપણે ભગત નહીં છોડ્યા, બીજા બધા ભગત. જ્ઞાની ની કૃપા ઉતરે એટલે થઈ જાય. એ અહંકાર મમતા ક્યારે જાય? જયારે જ્ઞાની ની કૃપા આપણા ઉપર. ત્યાં સુધી મોટા ભગત ની ભક્તિ કરવી જોઈએ. મોટા ભગત, મોટો ભગત આપણા કરતા મોટો હોય ભગત, તેની ભક્તિ કરવી જોઈએ. કોણ કોણ થઈ ગયા છે? ત્યાં સુધી તુકારામ ની ભક્તિ કરવી જોઈએ, જ્ઞાનેશ્વર ની ભક્તિ કરવી જોઈએ. એ બધા ભગત છે. તુકારામ, જ્ઞાનેશ્વર બધા ભગત છે. અને ગીતામાં કે છે કૃષ્ણ છે. અને કૃષ્ણ કે છે ગીતામાં તે કોણ? એ ભગવાન છે. તેની ભક્તિ કરું તો નહીં ચાલે ગીતા? પણ એની ભક્તિ તમે ઓળખ્યા કે શીત કરશો? તમે મળ્યા હતા છે ને? અહીં છે કૃષ્ણ અત્યારે હાજર છે. અમારે તો આયા હતા, જોયા હતા. સાક્ષાત જોયા ના હોય એને શું કરવા? સાક્ષાત જે હોય એની ભક્તિ કરો, એનું એની કૃપા મેળવો તો વધારે ફાયદો થાય ને. ગર્ભ રહે બાપ મરી ગયો પછી એ પોસ્ટિમ ચાઇલ્ડ કહેવાય. કૃષ્ણ તમે વાત કરો છો ને એવી વાત છે, થોડી શાંતિ થાય પણ કાયમ ની ના થાય, કાયમ ની ના થાય. હવે બાપરે એટલે કોઈની જરૂર રહેવું જોઈએ, એની જરૂર છે. અને જેટલા ભગત છે તે જ્ઞાની ના મળે તો હરી ભગત ને પગે લાગવાનું. આપણાથી મોટો છે ભગત, ભક્ત આપણાથી મોટો હોય એમ કે છે દાદા. ભક્તિ કરવી તેના કરતા અહીં આગળ જ્ઞાનેશ્વર હોય કે અહીં હાજર હોય તો એની ભક્તિ કરવી સારી. જે હાજર હોય ને મોટા ભગત આપણા કરતા મોટા ઊંચા હોય ભગત હાજર હોય તે એની ભક્તિ કરવી સારી. બીજો કોણ તો ગુરુ કોઈ રસ્તા બતાવવા સ્કૂલ માં ટીચર મળે છે કેવું રીતે. પણ હાજર છો ક્યાં સુધી આવ્યા છો? કેન્ટીન માં આવ્યા છે કે નહીં? કેન્ટીન સુધી આવ્યા છે કે નહીં? એક સ્ટેપ બાય સ્ટેપ આવી ગયા છો. દાદા એમ પૂછે છે એ આવે ત્યારે આપડે ચડી જવાય. એટલે સંગત જોઈ છે તેની, સારો સંગાત સત્સંગ છે, સત્સંગ મળી આવે તો ચડી જવાય 5-6 હજાર પગથિયા. અને પછી કોઈ મળે કે શિવરામ નામ ચાલો શિવરામ પેણે કેન્ટીન માં ચા આપીએ એ ઉતારી પાડે પાસે ચડે પણ ઉતરે. પણ તે વખતે કંટ્રોલ કરવું પડે છે. હા, કોઈ સારો સત્સંગ મળે એટલે આપણે ઉપર જઈએ અને કુસંગ થાય પછી કોઈ કુસંગ મળે તો ચા પાણી પીવા બેસી જઈએ. ખોટા રસ્તામાં જાય છે. હા, એમ કે છે ખોટા રસ્તામાં જાય છે. આપણે તો સત્સંગ ની સાથે જ જવું જોઈએ. એ નથી માણસ માં સારો રસ્તો પણ આપણો ગુરુ કોઈ હોય તે પગથિયે પગથિયે બહુ રસ્તો લાંબો છે. ભલે કે હોટેલ માં ચલો આપણે નહીં જવાય. આ પગથિયે પગથિયે ચડી ચડી ને બહુ રસ્તો લાંબો છે. તમારો ભાઈ છે ને વાસી છે ને, એ કર્મ બાદ તો નથી આવે. આ વાસુદેવ છે ને 17/12/1977 પરસોત્તમ ભાઈ ને કે કોને ચિંતા થાય? તમને થાય? ચિંતા કેવી રીતે જાય પ્રશ્ન? તમને થાય છે ચિંતા? એટલે આમાં તમારે આ ખરી કાઢો. This is my body. એવું બોલો ને તમે. ચાલે છે બધી ખબર તો પડે છે બધી તમને? નથી ખબર પડતી? ખબર પડે છે. આંખે જુએ છો? આંખે મીચે ત્યાં દેખાય? પણ જુએ ત્યાં દેખાય છે ને. એ બધું કામ કર્યા કરે છે બધું. ખબર પડી ને? મારો ભ્રમ શું હતો? બધા સ્પેર પાર્ટ તમારા કામ કર્યા કરે છે. કોઈ સ્પેર પાર્ટ બગડી ગયેલો હોય તો માણસ ને પછી આંખે દેખાય નહીં, અગર કોને સંભળાય નહીં. સ્પેર પાર્ટ બગડી ગયો હોય તારે? કોઈ સ્પેર પાર્ટ બગડ્યો નથી ને? તો આ બધું સ્પેર પાર્ટ છે. તમે કોણ? એના માલિક ને તમે? તો યુ આર ઓનર. આ મારું છે, મારું છે ઓનર કહેવાય ને. તો તમે કોણ છો? કે તપાસ જ નથી કરી અત્યાર સુધી? ખબર પડતી નથી. હું અશોક જ છું. એવી ચિંતા શું કેવી રીતે દૂર કરાય? એ ચિંતા કેવી રીતે દૂર કરાય? બધું દૂર કરે. જ્ઞાની પુરુષ બધું કરી નાખે. જેને પોતાને દૂર થઈ ગયું હોય ચિંતા બિંતા બધી, ચિંતાઓથી મુક્ત થઈ ગયા હોય એ બધું કરી શકે. અશોકે કરી નહીં સેપરેટ આઈ માય વિથ સેપરેટર તમે કોણ છો, કયું ગામ છે તે તમારું શક્યતા નક્કી નથી. તમે ક્યાંના રહેવાસી તે ખબર નથી, કોઈ જાતની ખબર નથી. એવી રીતે તમે બહાર નીકળ્યા છો ને શાદીઓ કરો છો અમને, છોકરાના ફાધર થઈ જાય. મનની કમજોરી છે એટલે, મનની કમજોરી છે એટલે. ના, ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. God has not created this world at all. The world is the puzzle itself. આપ કે હું એની આપ આપની કે મારી મરજી થી કોઈ પાંદરો આલી હલાવી નથી શકતા. એની મરજી હોય તો થઈ શકે છે. ટાઈમ સર વરસાદ આપે છે, ટાઈમ સર ગરમી આપે છે, ટાઈમ સર ઠંડી. એ ખોટી વાત નથી, પણ વ્યૂ પોઈન્ટ છે, એ ફેક્ટ નથી. માણસો ધારણા બગડે છે, તને સમજ પડી ને? વ્યૂ પોઈન્ટ છે. મરજી બરજી એને ભગવાન ને મરજી હોય નહીં. ભગવાન જો મરજી વાળો હોય અને મનુષ્ય મરજી વાળો હોય તો બે સરખા જ કહેવાય. એટલે ભગવાન મરજી વાળા ના હોય, પણ એ વ્યૂ પોઈન્ટ છે, કરેક્ટ છે. જેના આધારે બિલકુલ એક પાંદડું આખું પાછું ના થાય એવું કાયદેસર છે, સમજ પડે ને? એમાં ભગવાન ની જરૂર નથી રહી, એક શક્તિ કામ કરી રહી છે. એ શક્તિ એને ચલાવી રહી છે. બધે ભગવાન આમાં ચલાવી રહેતા, ભગવાન તો અંદર રહ્યા રહ્યા જોયા જ કરે છે. આ લીલા કેવી રીતે ચાલ્યા કરે છે એ જોયા જ કરે છે, સમજ પડે ને? ભગવાન તો શું કે છે, તારે મોક્ષે જવું હોય તો મને સંભાળે, અને જયારે તારે ભૌતિક સુખો જોઈતા હોય તો આ બધી ધાંધળમાં પડી ગયા છે. વ્યૂ પોઈન્ટમાં, સમજ પડે ને? વ્યૂ પોઈન્ટમાં પડે. વાસ્તવિક જોઈતું હોય તો મને મને ઓળખ, મને ઓળખીને વાસ્તવિકતામાં આવે, ફેક્ટમાં. તમારે ચિંતા ના થાય એવું જોઈએ છે જગત? ચિંતા ના થાય એવું ગમે છે? મન એવું ગમે છે. ઠીક છે, મન એવું ગમે છે. ચિંતા ના કરે, પણ સંસારમાં રહીને ચિંતા તો વિમુક્ત રહેવાય જ નહીં. કોને ચિંતા ગમતી છે? કોઈને નહીં. હા, આ બધા મારી પાસે શા માટે ભરે છે? એમને ચિંતા બંધ થઈ ગઈ એટલે. ચિંતા બંધ થઈ ગઈ ને એટલે મારી પાસે ફર્યા કરે છે. નહીં તો કોઈ ભરે જ નહીં પાસે. અને જેમ ચિંતા બંધ ના થઈ તે મારી પાસે આવજો, સમજ પડે ને? ચિંતા બંધ કરી આપીશ કાયમને માટે. તારે એક દિવસ માટે કરવી છે કે વરસદાડન માટે? આ જીવન કે કાયમને માટે? સદાય માટે. કાયમને માટે તો કાયમને માટે કરી આપીશ. પણ પછી આપણું કર્મ તો થશે જ નહીં ને? ઠીક છે, મારું જે સંકલ્પ છે જીવનનો એ હું પૂર્ણ કરવા જઉં તો મને ચિંતા તો રહેશે જ. એ કહે છે તો પછી મારું કર્મ તો પૂરું થશે નહીં ને, કે મેં જે જીવનમાં સંકલ્પ કર્યા છે તો એ કહે છે કરવા જો તો કે ચિંતા તો થશે ને? ના, ચિંતા નથી. એ કદાચ કામ પૂરું થશે. આ બધા બધાનું કામ પૂરું થાય છે ને, બધું ચાલે. ચિંતા એ તો એ કામને તારે નુકસાન કરે છૂટતું. તારી જે ચિંતા છે ને એ કામને વધારે 100% બદલે 70% કરી નાખે છે. સમજ પડે ને? ચિંતા સચ્ચિદાનંદમય કેવી રીતે થાય? સચ્ચિદાનંદમય છે. સચ્ચિદાનંદ તો પરમાત્મા હોય, આપણે પોતે જ પરમાત્મા છે, આત્મા જ પોતે પરમાત્મા છે, પોતે જ પરમાત્મા છે, પરમાત્મા એનાથી બીજો કોઈ છે નહીં. તો પણ વિશ્વાસ કેમ નથી આવતો? પેલા મુસલમાન ઢેડા વિશ્વાસ થાય જેવું નહી. વિશ્વાસી એટલે જ્ઞાની પુરુષ ને ઓળખી અને જ્ઞાની પુરુષ ની પાસે ધારણ કરવું, સમજ પડે ને. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે, ભક્ત એની પર આવરણ છે, તોડી આપે તમને, સમજ ને. આવરણ તોડે એટલે દેખાય કે ના દેખાય? દેખાય. આની પર કપડું બાંધે શું થાય? પ્રકાશ ઢંકાઈ જાય. હા, અત્યારે પ્રકાશ છે ખરો તમને? થોડો થોડો છે. તમારો પ્રકાશ છે? પ્રકાશ છે ભાઈ. દિવેલ ફરી વરી છે, ઠોકર વાગે મોડા પર દિવેલ ફરી વરે. ઠોકર તો વાગે વાગે રહે જ નહીં ને, અજ્ઞાનતા હંમેશા ઠોકર વગાડે. શું થાય? બુદ્ધિ છે, બુદ્ધિ છે ને એ પ્રકાશ છે. શું છે? બુદ્ધિ છે, પ્રકાશ છે, પણ બુદ્ધિ એ મીડિયમ થ્રુ પ્રકાશ છે. શું છે? કે છે આપણો વિવેક, વિચાર, આચરણ એ બધું બુદ્ધિ થી જ થાય છે ને. હા, બુદ્ધિ હોય તો આપણે કરી શકીએ ને. એ તો આપણે સામે વાળાને આપણે વિવેક થી વાતો ના કરી શકીએ, જ્યારે બુદ્ધિ થી આપણે કામ લઈએ છીએ. આપણે અહીંયા આગળ મીણબત્તી શક્તિ હોય તે ક્યાં સુધી ચાલુ રાખીએ આપણે? કે જ્યાં સુધી લાઈટ થઈ નથી ત્યાં સુધી. અને લાઈટ થાય ત્યારે બંધ ઉલવી રહે છે આપણે. હા, મીણબત્તી જરૂર નહીં. એમ અમારે છે તે આ અંદર જે ડિરેક્ટ પ્રકાશ મળેલો એ તો અમારી બુદ્ધિ ના હોય, સમજ પડી ને. ઇન્ડિરેક્ટ પ્રકાશ ના હોય. ઇન્ડિરેક્ટ પ્રકાશ એ સેન્સિટિવ કરનારી છે. શું છે? સેન્સિટિવ કરનારી. હા, તને સેન્સિટિવ કરે છે કે નહીં કરતો? બધા આખા જગત ને સેન્સિટિવ કરે. બુદ્ધિ શું કરે? સેન્સિટિવ કરે. સેન્સિટિવનેસ ત્યાં જોયેલી? સેન્સિટિવનેસ નહીં જોયેલી? ના, નથી જોઈ. હે, સમજાવ્યું? સેન્સિટિવ એટલે વીકનેસ ઓફ ધ માઇન્ડ. હે, વીકનેસ ઓફ ધ માઇન્ડ. સેન્ટિમેન્ટ્સ, ઇમોશનલ, એ બધા વીકનેસ ઓફ ધ માઇન્ડ જ છે કે મનની કમજોરીઓ? વીકનેસ વીકનેસ ઓફ ધ માઇન્ડ નથી, એ માઇન્ડ ની વીકનેસ નથી. સેન્સિટિવ એ સેન્સ નો વીકનેસ છે. સેન્સ નો વીકનેસ છે, સમજ ભાઈ ને. માઇન્ડ ની વીકનેસ નો એ સેન્સ ની વીકનેસ છે. એ બુદ્ધિ ની વીકનેસ છે, સમજ ભાઈ ને. એ વીકનેસ સેન્સિટિવ બનાવે. સેન્સિટિવ બનાવે રઘવાયો રઘવાયો રઘવાયો થઈ જાય, બધું કશું ભાન ના રહે, સમજ પડે ને. એવું સેન્સિટિવ બધા થયો નથી, થવાય છે. હા, પછી પૂજ્યો વાત પૂજ્યો બધું જ્ઞાની પુરુષ ને બધું પૂછાય. સેવાઓ મારું કામ છે એ કરું. જય સચિદાન. હા, હું મારું જીવન નું નિત કર્મ કરતો રહું, મારું કમાવાનું, સેવા, જે કઈ છે મારું જીવન નું કર્મ એ કરું, તો પણ મારું એ કર્યા પછી મારું મન સચ્ચિદાનંદમય રહે કે આનંદમય રહે? એ કહે છે કે મારે એ જ પૂછવાનું છે કે હું મારું સંસારનું જે કર્મ કરવાનું છે તે કરું, તેમ છતાં પણ મારું મન સચ્ચિદાનંદમય આનંદમય રહે. કામ, ક્રોધ, આપણે જે કહીએ છે ચિંતાઓ, તો એનાથી દૂર રહેવાય, એ કેવી રીતે રહેવાય? એનો માર્ગ શું છે? એનો માર્ગ શું છે? આ ચિંતાઓ, કામ, ક્રોધ બધાથી દૂર રહેવાય એના માટેનો માર્ગ શું છે? કર્મ કર્યા પછી આ ચીજ ના આવવી જોઈએ. માર્ગ તો હું તને બતાવીશ, પાછો તું જઈશ તે રીતે ભૂલી જઈશ પાછો. ધીરે ધીરે પ્રયત્ન કરીશ તો ચાલી શકીશ. આજે થોડું માર્ગદર્શન આપશો? આ માર્ગે જવું હોય તો ઠેર ઠેર બતાડવા આવવું પડે, પછી આગળ ભૂલી જાય. બે ચાર રસ્તા આવતા પછી ભૂલો પડી જાય. જીવનમાં જ્ઞાની પુરુષોથી ભેટ થતી જ હોય છે. અઘરો માર્ગ છે આ તો. ઠીક છે, આ તો આને આ માર્ગ જાણવા માટે લોકો ત્યાં આગળ હિમાલયમાં પડ્યા છે ને બધા જનતા બાવા પડ્યા છે, સમજ પડે ને? તો પણ થોડો માર્ગ તમે બતાવશો તો એટલું ચાલીસું, પછી બીજા કોઈ જ્ઞાની પુરુષ મળી જશે. પણ એ પાછો માર્ગ બતાવશો. હું તને લિફ્ટમાં બેસાડી દઉં, લિફ્ટમાં બેસાડીને 25મી માર્ગ પર બેસાડી ઉતારી દઉં, પછી વાંધો સરે ના. મારી લિફ્ટ માં બેસાડી તને ઉતારી દઉં અને પછી તને એમ લાગે કે હું ચડી ગયો, પછી શું વાંધો છે? એ રસ્તો સરળ છે. અત્યારે માં તમારા થી પહોંચી નથી વળાયું, તમે ઘેર જાઓ ને તો આ બધી મને મને પોતે જ ભૂલી જશો તમે. એટલે બધી જાગૃતિ નથી મનુષ્યની. આજે જાગૃતિ છે ના, બિલકુલ જાગૃતિ જ નથી. આ લોકો ઉઘાડી વાંખે ઊંઘે છે, આખો દાડો ઉઘાડી વાંખે ઊંઘે છે. એટલે કેમ કે મનુષ્યને વિશ્વાસ નથી. હે, કેમ કે વિશ્વાસ નથી મનુષ્યને પોતાની જાત પર વિશ્વાસ નથી. એટલે જ જોખમદાર બનવું. તમને દેખાડું કે આ રસ્તે એમ છે, ભૂલા તમે પણ જોખમદારી મારી આવે. એના કરતા હું તમને રસ્તે જ મૂકી દઉં અને પછી તમને પીસ ઓફ માઇન્ડ કાયમ નહીં રહે, પછી તમારે કામ કર્યા કરો. સમજ પડે ને? તારે લાખ અવતાર નહી જડે, હું કલાકમાં તને બેહી મૂકી દઈશ. એક વિધિન વન અવર તને પોતાને એમ લાગે કે ઉતરી ગયો છું ને, અને લાખ અવતાર એ તને નહીં જડે. એટલે પછી એ સારું ને, તું જાતે માથાકૂટ કરવા જવું લાખ અવતારે શીખવાડું પડે નહીં. એમાં કેટલી જાગૃતિની જરૂર છે, સમજ પડે ને? આ જાગૃતિ ચાલે નહીં, સમજાય છે ને? આ તો તું તમારે હવારમાં જ ભૂલી જવું પાછું, કંઈક બીજી નોંધળે આવે ને તો ભૂલી જવું પાછું, સમજાય છે ને? ત્યાં સંસાર જ એવો છે. સંસાર એવો જ છે, પણ એવો સંસાર એવો નથી, તમારી જાગૃતિ નથી. આ લોકોને આ બધા અહીંયા બેસે છે પણ પાછા કાલે પાછા લોકોને ચિંતા થશે, એમની જીવનની ચિંતાઓ થવાની જ છે બધાને. મારું ઘર, મારો છોકરા, મારા એ, મારું ધન, મારું કમાવાનું, એ બધું પાછું થવાનું છે. ધાંધળ નહીં રહે, એ બધું તારું પોતાનું રહેશે, પણ પછી ડ્રામેટિક રહેશે. કેવું રહેશે? ડ્રામેટિક. આ તારે જે એક્ચ્યુઅલ તું માનું છું, માની બેઠો છે, ખોટું છે. કઈ જ કર્તવ્ય રહેતું નથી, તો એક કૃતકૃત્ય નો સવિસ્તર જવાબ. આપણે રાતે જ્ઞાન આપીએ છીએ ને, આપણે જ્ઞાન આપીએ છીએ ત્યારે રાતે કૃતકૃત્ય થાય છે, પછી કશું રહેતું નહીં. ફરી કૃતકૃત્ય થઈ ગયો એટલે પછી કશું રહે. આપણે જ્ઞાન આપીએ ત્યારે કૃતકૃત્ય થાય, એ રાત્રિનો જે ટાઈમ જાય છે ને એ અજાયબ ટાઈમ હોય છે. તો એ કૃતકૃત્ય કહેવાય. જો કોઈ કાળ અનુભવ ના થયો હોય, કોઈ કાળ અનુભવ ના થયો તે અનુભવ તે થાય એ કૃત્યકૃત્ય. પછી જતે પાછા કર્મ નું આવરણ આવે એટલે પછી હાલે, પણ શાંતિ ના જાય, પીસ ઓફ માઇન્ડ જાય નહીં. પછી કાયમ બીજા બધા ધર્મ છે એ ધર્મ ધર્મ રીતે છે, સમજે ને? અને અધર્મ સહિત છે, અધર્મ ને ધક્કા મારવા એ ધર્મ છે. શું છે? અધર્મ ને આખો દિવસ ધક્કો મારવા એનું નામ ધર્મ, સમજાય છે ને? અને આ સાયન્ટિફિક છે. એક વસ્તુમાં બીજી વસ્તુ નાખે એટલે સાયન્ટિફિક અસરો થાય. બહુ ધીમું બોલો. કેશ હોય, ધીસ ઇઝ ધી કેશ. એ પૂછે છે કેટલા વર્ષો સુધી પ્રભુની ભક્તિ કરી શકીશ? કેટલા વર્ષો કરી શકે શું કામ છે તમારે? તમારે જતે હવે પ્રભુને ઓળખો, ઓળખવાની પ્રયત્ન કરો ને. તમે મારી પાસે આવો તો એક ફરો પ્રભુ ઓળખાવડાવો, પછી ભક્તિ કરો, પછી કાયમ માટે થઈ જાય. આ તો 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષ, એ તો છેવટે આ નનામી નીકળે ત્યાં સુધી કાયમ નહીં થઈ જાય. કાયમ ની ભક્તિ, કાયમ ની. તમારે કાયમ ની ગમે છે કે બે ચાર પાંચ તંદુરસ્તી એકદમ નબળી થઈ ગઈ છે? ચલાવનારો જો ભગવાન હોય ને તો એ બોસ થઈ પડે, પણ ચલાવનારો ભગવાન નથી, કોઈ બોસ જ નથી. તારી ઉપરી જ છે ને, કોઈ જે ઉપરી લાગે છે ને એ સાથી ભર્યા છે તારા બ્લન્ડર્સ થી. બ્લન્ડર્સ તારા પોતાના જ બ્લન્ડર્સ ને લઈને. અને આ દુનિયામાં બે જ જણ ઉપરી છે, મિસ્ટેક અને બ્લન્ડર. મિસ્ટેક તારા, તારી પોતાની મિસ્ટેકો અને તારે પોતાના બ્લન્ડર, આ બે જ ઉપરી છે, કોઈ ઉપરી છે નહીં. મારા બ્લન્ડર ને મિસ્ટેક જતા રહ્યા છે, મને કોઈ ઉપરી રાખતું નથી. સમજ પડી ને? એટલે હું તને એવું કરી આપીશ કે બ્લન્ડર તૂટી જાય, પછી મિસ્ટેક તું તારી મારે કાઢી નાખીશ. સમજ પડી ને? બ્લન્ડર તૂટે એવું નથી, બ્લન્ડર તૂટે એવા નથી. સમજ પડી ને? આનંદકાળથી ભટેક ભટેક કરતા બ્લન્ડર ના તૂટે. એટલે બ્લન્ડર હું તોડી આપીશ. આત્માનું કલ્યાણ દાદાજી, આત્માનું કલ્યાણ સેવાથી થાય કે ભક્તિથી થાય? આત્માનું કલ્યાણ સેવાથી થાય કે ભક્તિથી થાય? વહેલું શેનાથી થાય? વહેલું શેનાથી થાય? એવું છે, સેવા અને ભક્તિ એમાં કઈ ફેર નથી લાંબો. સમજ પડે ને? એટલે ભક્તિ કોની કરવી? ભક્ત ની કરવી કે ભગવાન ની કરવી? કોની કરવી? ભક્તિ કોની કરવી? ભક્ત ની કે ભગવાન ની? વાંચ્યું એવું છે કે ભક્ત ની કરવી જોઈએ, કેમ કે ભગવાન પોતે ભક્ત ની. તો ભક્તો તો આટલા બધા છે, એની ભક્તિ કરો ને, એમની સેવા કરવી એમ. હા, પછી તો ભગવાન ભેગા થશે? થશે. ના થાય? ના થાય. ભક્ત કેવો હોવો જોઈએ? તદ્દન સાચો હોવો જોઈએ. કેવો? તદ્દન સાચો. અને એવો તદ્દન સાચો હોય, અને જે ભગવાન ની ભક્તિ કરતો હોય એવો છે તે ભક્ત હોય, તો આપડે એના ભક્ત થયેલા કોમ ના. પણ આ ભગતો તો બધા પોતાના ઘાટમાં છે, અશોક શું કામમાં મને લાગશે? તું ત્યાં જવું ને, એટલે એના શું કામમાં લાગી છે એને વિચાર આવે. શું આવે? સમજાય છે? પણ ભક્તિ કયા ભગવાન ની કરવી? ભગવાન તો છે જ નહીં. હે, ભગવાન ક્યાં દેખાય છે આપણને? કયા ભગવાન ની ભક્તિ કરવી? ભાઈ બેઠા છે ને, કેવી રીતે કરવી એની? એમનું નામ શુદ્ધાત્મા. શુદ્ધાત્મા? હે શુદ્ધાત્મા ભગવાન, હું તમને ઓળખતો નથી, પણ દાદા ભગવાને કહ્યું છે, માટે તમે જ ભગવાન છો. એમ કરી તું જે જે વિનંતી કરીશ એ તારી સ્વીકારી લેશે, પૂર્ણ થશે. હા, અને પછી હું તને હાથ પકડી આપીશ. એટલે એક સેકન્ડે તને છોડે નહીં, રાત્રે હું તને છોડે નહીં. એ તને છોડે નહીં, તું એમને છોડી દઉં તો એ છોડે નહીં. એવું જોઈએ છે ને ઓળખાણ, પછી ચિંતા ના થાય. જ્યાં ભગવાન છે ત્યાં ચિંતા નહીં, દુઃખ નહીં, કશું જ નહીં. સમજ પડે ને? અને ભગવાન નથી ત્યાં બધું ચિંતા દુઃખ ઉપાધિઓ. અત્યારે તું ગમે એટલું ભગવાન નામ દઉં તો આગળ કાગળ પહોંચતો નથી નથી, કારણ કે તું એડ્રેસ જાણતો નથી ભગવાન નું. તું તે ઉપર ઉપર લખ્યા કાગળો, આમ લખ્યા, મંદિરોમાં લખ્યા, એ મંદિરોમાં કાગળ લખો દાડો વરે નહીં. તમારી આટલી અરજી સ્વીકારજો, એવું અરજી શું કરે? સુખ ને દુઃખ તો માણસે ઉપજાવી કાઢેલા જ વસ્તુ છે. ઠીક છે, સુખ અને દુઃખ એ તો માણસે જ ઉપજાવી કાઢેલી વસ્તુ છે ને. કલ્પિત વસ્તુ છે, સાચી વસ્તુ નથી. સાચી વસ્તુ નથી. સમજ પડે ને? સુખ ખરેખર આ કલ્પિત સુખ છે. સાચું સુખ કોને કહેવાય? કે જે સનાતન હોય. શું કહ્યું? સનાતન હોય. જે સનાતન હોય એનું નામ સાચું સુખ કહેવાય. અને જે ગળીમાં આવે ને જતું રહે એ બધું કલ્પિત છે. કલ્ચર, કલ્ચર તને સમજ પડે ને? હા, સાચા મોતીની કિંમત વધારે કલ્ચર ની. સાચા? હા, તેવી રીતે સાચું સુખ એ સનાતન સુખ છે. તમને સનાતન સુખ ગમે છે કે ટેમ્પરરી? હું સનાતન સુખ માં જ માનું. દુઃખ અને સુખ તો ઉપજાવી કાઢેલું છે માણસે. હું સુખી છું, દુઃખી છું ને માનું છું. મારા એમ કે છે કે હું સનાતન સુખ માં જ માનું છું. દુઃખ અને સુખ તો માણે છો. 24 કલાક ઈશ્વર નું શરણ જ રાખું છું. મને કોઈ ચિંતા આવે તેને જ શરણે ધરી દઉં છું. પણ ભક્તો તો એમ કે છે કે પ્રભુ મને સદા દુઃખી રાખ, કે તારું સ્મરણ કરી શકું દુઃખ માં. ઠીક છે, તો તને ભૂલી જઈશ. એવું એવું ભાગ્ય થોડા ભગતો બોલતા હશે, એવું તે જરા ગાડા હશે તે. ભગવાન ને ગાળો દે છે લોકો. દાદા તમારી ને મારી આત્મા એક જ છે, આપડે કહીએ છીએ કે આત્મા બધા ની એક જ છે, તો તમારા ને મારા માટે અંતર શું કામ છે? શું આપડા કર્મ નો ફળ છે? તારે જે કાર્ય કરવા હોય તે પછી આમ જોવું તારે ભગવાન દેખાય પેલા ટાટિયા ભરી લે એટલે પોતાને તારે શરમ આવવા માંડી એટલે પછી ત્યાં ડમર મારી દીધો ઉપર. શું કર્યું? ડમર મારી દીધો. હા એ ડમર મારે હવે ભગવાન તું ફરવા નીકળ્યો. એક વાર ડમર તે મારી દીધો ભગવાન દેખાતા નથી. અજ્ઞાન તમે થઈ ગયું છે ને બધું, એ તો મનુષ્ય ને અજ્ઞાન તમે થઈ જાય. આ બધું મય અંદર જ છે, બધું સાયન્સ જ છે. આ બધું અંદર જ ભગવાન બેઠા છે. મને દેખાય છે ને, મને દેખાય છે. તેની જોડે વાત હું કરી શકું? તમને શું વાત કરતા આવડે? શું વાત કરો તમે? નહીં તમે બધી જ બધી જાણ પર્ટિક્યુલરલી આપણે બધા જાણીએ છીએ કે આત્મા પરમાત્મા આપણી આત્મામાં જ છે, તોય પણ આપણે મંદિરમાં જઈએ છીએ કેમ કે આપણા વિશ્વાસ નથી? એના માટે જઈએ છીએ કે શું કામ? એ કહે છે કે આપણે બધા જાણીએ છીએ કે આપણો આત્મા જ પરમાત્મા છે, તો પછી આપણે મંદિરમાં જઈએ છીએ તો શું એનામાં વિશ્વાસ નથી એટલે જઈએ છીએ? ના, એને જે જાણે છે ને, જાણવું કોનું નામ કહેવાય? કે જે જાણવું ક્રિયા જાણેલું ક્રિયામાં આવે રૂપકમાં આવે એમ નામ જાણેલું કહેવાય. જે જાણે રૂપક માં આવે નહી એ વાંચ્યું જ્ઞાન કહેવાય. કેવું? જ્ઞાન. પપૈયા જોયેલા? પપૈયા તેમાં બે જાતના પપૈયા હોય છે. એકને ફળ જ ના આવે, એકને ફળ આવે. સમજ પડે ને? એવું આ વાંચ્યું જ્ઞાન કશું કામ ના આવે, હેલ્પ જ ના કરે. તો જ્ઞાન સાચું જોઈએ. કેવું છે? સાચું. હા, કરોડ અવતારે ચિંતા મટાવી નથી. ચિંતા દુનિયામાં મનુષ્ય માત્ર ને ચિંતા હોય, બીજા જાનવર બીજા મનુષ્ય સિવાય બીજા લોકોને ચિંતા બિલકુલ છે જ નહીં. સમજ ને? એમને દુઃખ હોય, ચિંતા ના હોય. સમજ ને? ચિંતા અહંકારી નું હોય. કોનો હોય? અહંકારી. જે અહંકારી લોકો છે ને એને ચિંતા હોય, ફોરેન ના લોકોને ચિંતા ના હોય. જો એમને વરી જ હોય છે, એને ચિંતા ના હોય. તમારે તો વરી જઈ ખરી, ચિંતા એ કરી, ઉપાધિ એ કરી, બધું જ ખરું, વ્યાધિ એ કરી. તમે સબ બંદરગાહ વેપારી, ઇન્ડિયન કહેવાય. કેટલા બંદર ના વેપારી તમે? સબ બંદર, બધા બંદર ના વેપારી. આદિ વ્યાધિ ઉપાધિ ચિંતા ને. આ ગાય ને છે નાગી ફરતી છે, એને ચિંતા થાય? ચિંતા થાય ઘરે? ના. કેમ ના થાય? ગાય ની છોકરીઓ બકરી બધી મોટી મોટી વીર હોય ને પોતે નાગી ફરે, ચિંતા ના થાય? શરમ ના આવે ને? ગાય ને શરમ ના આવે? આમ તો આપણને શું ખબર પડે, બોલતી તો છે. શું કહે? કોને કે? તને શું સમજાય? શરમ આવે કે ના આવે? શું કહે? ના આવે. ના આવે. નાગી છું ને મારી આ આમ છે એવું તેવું ભાન નથી એને. સમજ પડે ને? એને અમુક જ ભાન છે, એથી વધારે ભાન નથી. એના મનુષ્યો ને તો ભાન છે કે હું નાગો છું ને આ બધા જોઈ જશે મને તે એટલે. એમને બાહ્ય વિજ્ઞાન નું ભાન બહુ છે, પણ અંતર વિજ્ઞાન નું ભાન ઓછું છે એમને. શું છે? બાહ્ય વિજ્ઞાન નું ભાન પુષ્કળ છે એ લોકોને, પણ અંતર વિજ્ઞાન જે આપણા લોકોને છે તેનું ભાન એમને ઓછું છે. સમજ પડી ને? એ લોકો વિષયમાં પડેલા છે. આપણે ક્રોધ માન માયા લોભ માં પડેલા છે. શેમાં પડ્યા છે? ક્રોધમાં. એટલે મમતામાં પડ્યા છે. શેમાં પડ્યા છે? મમતામાં. મમતામાં, અહંકાર ને મમતા, અહંકાર ને મમતા, એમાં જ પડ્યા છે. પણ માણસ રહેવાનો જ એમાં. નિત્ય કર્મ કરશે જે જીવન નો, તો એ અહંકાર મોહ કામ ક્રોધ આવવાનો છે. માણસ જો નિત્ય નિત્ય ક્રમ કરશે તો એમાં કામ ક્રોધ મોહ બધું આવવાનું છે. ના પણ આ હિન્દુસ્તાન ના લોકો જે કરે છે ને તેમાં અહંકાર મમતા બે છે. અને ફોરેન માં છે તે ખાલી અને વિષય ઉપર જ સુખ છે. શેમાં છે? તમારે તો શું ખાધું તેની પડેલ નથી. મારો બંગલો કેવો દેખાડું, ફલાણું દેખાડું, મારે ફલાણું આમ દેખાડું, મારી મોટરો દેખાડું, છેવટે પટ્ટીઓ હારો પાડીને બતાડશે. શું કહ્યું? પૈસા તો હજી પટ્ટીઓ હારો પાડશે, પણ કઈક દેખાડશે. પાડે ના પાડે તને સમજાય ને? કારણ કે બધું ઇગોઇઝમ છે આ લોકોને. એ લોકોનો ઇગોઇઝમ ડેવલપ નથી થયેલું. ક્રોધ માન માયા લોક ડેવલપ થયેલા નથી. 5 વર્ષ ની ઉંમર ના છે. ના ઓળખે ખરા, પણ એ 5 વર્ષ નાની ઉંમર ના છે. બાબો હોય ને? અચ્છા, બાબા દેવું એમને 5 વર્ષ ના છે ક્રોધ માન માયા લોભ. અને આ ગાય ને 6 મહિના ના છે. શું છે? 6 મહિના ગાય ને 6 મહિના, એમને 5 વર્ષ, અને આપડે 45 વર્ષ. બોલો, આપડા આપડા ક્રોધ માન માયા કેટલા મોટા? એટલું ડેવલપમેન્ટ છે. ક્રોધ માન માયા લોક જેટલું ડેવલપ થાય એટલા એ અધ્યાત્મ ડેવલપમેન્ટ કહેવાય છે. શું કહેવાય છે? અધ્યાત્મ ડેવલપમેન્ટ. હા, અને તો જ એ મોક્ષ જવાની નિશાનીઓ હોય. સમજ પડે ને? જે લોકો અધ્યાત્મ ડેવલપ થયેલા છે તેને જ પુનર્જન્મ છે એને ખ્યાલમાં આવે. સમજ પડે ને? એ લોકો પુનર્જન્મ નહીં સમજે ને બિચારા. એ તો 18 વર્ષનો બાબો થયો ને, એને છૂટો કરેલ વિધિયમ કે ભાઈ જાઓ તમે બે જોડું જુદા રહો, અમે જુદા રહીએ, આપણે અહીં જુદા ના રહેવા દે. આપણે ગયડા દાદા હોય ને, તે છોકરાના છોકરા છોકરાના છોકરા બે હેઠ ના જુદા થવા દે. તને સમજાય છે ને? તેનું શું કારણ છે? ઇગોઇઝમ છે. શું છે? ક્રોધ માન માયા લોભ છે. મારું 7 પેઢી સુધી નો લોભ હોય. કેટલો લોભ? 7 પેઢી નો. આપડા એના લોકો અને એમને 12 વર્ષ નો એના હોય. કેવું ને દાદા? આ ભાઈ કે છે કે જૈન માં એમ કે દિગંબર ફરે છે. આ ભાઈ કે છે કોણ દિગંબર ફરે? ગાય ની માફક. જૈન ના સાધુઓ અમુક જે છે ગાય ની જેમ જ દિગંબર અવસ્થામાં ફરે છે, તો એ લોકોને ભાન નથી? એ લોકોને શું ભાન નથી? ભાન એ તો ભાનપૂર્વક દિગંબર થયેલા છે. એ દિગંબર ભાનપૂર્વક થયેલા છે. એ આત્મા પ્રાપ્ત કરવા માટે દિગંબર થયા છે. સમજ પડે ને? આત્મા પ્રાપ્ત થઈ જાય? ના, થઈ જતો નથી. પણ એને ઈચ્છા એવી છે કે આત્મા પ્રાપ્ત કરવા માટે તપ કરી રહ્યા છે. આત્મા પ્રાપ્ત કર્યા વગર ઉપર જતા રહે ને? શું કહે છે? કે આત્મા પ્રાપ્ત કર્યા વગર જ ઉપર જતા રહે? ના, એમાં આત્મા તપ કેમ થાય? એનો રસ્તે થાય ને, ઈચ્છા રહી છે એની અધૂરી, એનો રસ્તેસર થાય ને. પણ એ તપ એવું કરી રહ્યા છે કે અમે આ રીતે એમ એ કરીએ તો તપ, એમ કે અપરિગ્રહધારી થઈએ. અપરિગ્રહ એટલે પરિગ્રહ કોઈ જાતનો રહે નહીં, એટલે આત્મા પ્રાપ્ત થશે એમ માને છે. પણ મન વચન કાયા એ પરિગ્રહ છે ને પાછો? આ કાયા ઓછો પરિગ્રહ છે? આમ નાગા થયા પણ આમ કાયા છે ને? અહંકાર ક્રોધ માન માયા લોભ એ પરિગ્રહ જ છે ને બધો. ભગવાન હંમેશા ગરીબ ની કેમ કઠિન પરીક્ષા લે છે? શું કહે છે બેન? બેન પૂછે છે ભગવાન હંમેશા ગરીબ ની કેમ કઠિન પરીક્ષા લે છે? એમને તો ગરીબ ને શ્રીમંત નો ભેદ જ નથી. અમે તો એમ જાણીએ છીએ કે છે. એ કે છે અમે એમ જાણીએ છીએ કે છે. છે તો એ સાથી પરીક્ષા લે છે કે જેને ઉર્ધ્વ ગતિ જવાનું છે તેને કડક પરીક્ષા લે છે, અને જેને અધો ગતિ જવાનું છે એને બિલકુલ ઢીલી પરીક્ષા લે છે. સમજ પડે ને? સમજાય તને? શું સમજાયું તને? પક્ષપાતી નથી ભગવાન. એ પોતે જાણે છે કે આ જીવો ઉર્ધ્વ ગતિમાં જવાના છે. એમની પરીક્ષા તો કડક મૂકેલી હોય છે, અને એ જાણે છે કે અધો ગતિમાં જવાના ઢીલી પરીક્ષા હોય છે. ચમકલે ની તારી કેવી કડક થાય છે ગ્રેલી થાય છે કડક થાય તો સારું, કડક પરીક્ષા હોય ને એ સાચી પરીક્ષા છે. શું છે? રોજના કાર્યમાં, જીવનના મારા રોજના કાર્યમાં કાર્ય ચાલુ હોય સાથે જપ પણ ચાલુ હોય તો એ બરાબર છે? વાચિક તપ છે, વાતાનું તપ છે, સમજબડી ને. અને પેલું બધું કાર્ય મન થી કરવાનું છે, સમજબડી ને. એનાથી જીવનની ઉચ્ચતા માં મૂકી શકશે. હા, સારું સારું. પણ જપ શેના કરો છો? જપ શેના કરો છો? ગાયત્રી ના ઉપાસક. ગાયત્રી ના ઉપાસક. બરોબર બરોબર. નામ સ્મરણ કયું સારા માં સારું? હા, પૂછે છે નામ સ્મરણ સારા માં સારું કયું? હું શુદ્ધ આત્મા છું. નામ સ્મરણ સારું કરે પડે. તમે સાંભળેલું ખરું? કોઈ કહે છે ભાઈ રામ બોલો તે સારું કે મરા, તો કોઈ મરા બોલજે. સમજે ને? તો મરા મરા મરા કરતા કરતા કરતા રામ રામ થઈ જાય. કેવું? અને રામ રામ કરતા કરતા મરા થઈ જાય. શંકર ને જોયેલા ખરા તમે? જોયા નથી. હા, જોયા નથી સ્મરણ. પણ સ્મરણ આપણે અંતર માં થવું જોઈએ કે અવાજ થી થવું જોઈએ? શું કે છે? અંતર માં થવું જોઈએ કે અવાજ થી એમ થવું જોઈએ? એ કે છે જોયા તો નથી, પણ સ્મરણ અંતર થી થવું જોઈએ કે અવાજ થી થવું જોઈએ? અંતર થી ને અવાજ થી બે સાથે હોવું જોઈએ. એકલા અવાજ થી નહીં કામનું, એટલા અંતર થી નહીં કામનું. અંતર થી ને અવાજ થી બે સાથે હોવું જોઈએ. બોલાવો પેલું શંકર. ત્રિશુળ છતા પછી આપડે એમનું નામ દે કરીએ તો કા કલ્યાણ થઈ જાય. જાતે મળ્યા હોય. એવું છે તંદુરસ્તી હાજર થાય ને તેમની દવા લઈ લઈએ. ખબર પડે ને? રોકડે રોકડી તાજે તાજી ફ્રેશ દવા બિંદાળ થી ફળ આપે જ. કેવું? સમજાયું તમને કે ના સમજાય? એ દવા તાજી જોઈ ના જોઈએ? ત્રિશુળ શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું. શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું. દેખાય બધા સેવા વેવા કરતા હોય ને ત્યાં શંકર ની સેવા કરનારા બધા ઉભા થઈને દર્શન કરે છે. રોકડા ઘેર આયા. આ શંકર ઘેર કોઈ દડો આવે નહીં. આયા ઘેર. સમજાય છે ને? તમે થોડી વાર મને પેલા કીધું કે હું તને માર્ગદર્શન આપીશ. શું કે છે? ભગવાન જેવા કાર્યો કરે તો બહુ ઉત્તમ. ખાલી નામ લેવાથી શું ફાયદો? હા, પણ કાર્યો આપણા હાથમાં જ નથી ને. ના પણ કરવા જોઈએ, પણ સંદાસ જ આત્મા નથી. જયારે અટકશે ત્યારે ખબર પડશે કે તારા આત્મા છે કે નહીં. એ તો એમના આત્મા ને, તું એ જતા હતા ને. ભગવાન ની તો બધું બહુ સેવા કરવા, લોકો ઈચ્છા છે પણ સત્તા નથી. હા, ભાઈ ની બહુ ઈચ્છા છે પણ થાય નહીં ને. ખાલી નામ લેવાની શું ફાયદો? તારે થાય છે? તારે થાય છે? શું ભગવાન ની કહેવા? તો ક્યાં કરી, ક્યાં કરી આવ્યો? કોઈ મદદ કરીએ કઈ થતી હોય? એટલી કોઈ મદદ કરીએ કઈ થતી હોય? એટલી હા, એ તો સારું. અબલાજિંગ નજર રાખો, સમજો ને.